યુક્તિ વાપરી રહ્યા છીએ ધુમાડાને જોઈને ને અગ્નિ ના હોવાનું કે આગ લાગી, આ એક યુક્તિ છે. યુક્તિ કેવી રીતે પેદા થાય છે? આપણે આપણી બુદ્ધિ છે યુક્તિ ક્યારે લડાવે છે? સૌથી પહેલાં આપણે આપણા અનુભવના આધારે કેટલાક સામાન્ય સિદ્ધાંતો નિશ્ચિત કરતા હોઈએ છીએ. સામાન્ય સિદ્ધાંતો એટલે શું? જેમ આપણે અગ્નિ અને ધુમાડાનું દૃષ્ટાંત પકડીને ચાલીએ તો આપણા વ્યવહારમાં આપણે જોયું છે કે જ્યારે જ્યારે પણ ધુમાડો દેખાયો છે તો એનું કારણ આગ છે. આવો આપણો વ્યવહાર રહ્યો છે વર્ષો સુધી. આ જાતનો આને સાહચર્ય કહે છે, ધુમાડા અને અગ્નિનું સાહચર્ય. એ સાહચર્ય આપણે ઘણા વખત સુધી જોતા રહ્યા પછી એક કોઈ શીખવતું નથી આપણને, પણ આપણી બુદ્ધિ જ એક સામાન્ય સિદ્ધાંતને ગ્રહણ કરી લે છે કે જ્યાં જ્યાં ધુમાડો હોય છે ત્યાં ત્યાં આગ હોય છે. હવે આ સિદ્ધાંતને બુદ્ધિ સાચવીને ને પોતાના કોઈ ખાનામાં મૂકે છે. જે વખતે આપણને ધુમાડો દેખાય છે તરત જ બુદ્ધિ એ ખાનામાંથી એ સિદ્ધાંતને બહાર લાવીને આપણને કહે છે કે જુઓ આગ લાગી છે. આપણે આટલા આટલા આપણા અનુભવમાં એ વસ્તુ જોઈ છે કે જ્યારે જ્યારે પણ ધુમાડો છે ત્યાં ત્યાં આગ હતી, તેથી આગ હવે અહીંયા હોવી જોઈએ. તો આ જે સામાન્ય સિદ્ધાંતો છે એ આપણને પૂરેપૂરી હકીકત સામે ન હોય તે છતાં પણ એ હકીકતને બુદ્ધિમાં ઉપસ્થિત કરી દે છે. ખ્યાલમાં આવ્યું ને? એ જ વસ્તુ અહીંયા પણ શ્રી મહાપ્રભુજી જણાવે છે કે એ જે તર્ક છે એ બે જાતના હોય છે. એક તો આપણા લૌકિક તર્ક છે અને એક તર્ક છે એ શાસ્ત્ર આધારિત તર્ક છે. શાસ્ત્ર આધારિત તર્ક એટલે શું? કે શાસ્ત્રમાં જ્યાં કોઈ એક સિદ્ધાંતનું પ્રતિપાદન કરવામાં આવ્યું હોય, બીજી કોઈ જગ્યાએ બીજા સિદ્ધાંતનું પ્રતિપાદન કરવામાં આવ્યું હોય, એ બંને સિદ્ધાંતોની તુલના કરીને એમાંથી કોઈ એક ત્રીજો સિદ્ધાંત જ્યારે આપણને સમજમાં આવે છે તો એ લખેલું ન હોવા છતાં પણ એ શાસ્ત્ર આધારિત યુક્તિથી એ સિદ્ધાંત આપણે સમજી શકીએ છીએ. એનો તમને દાખલો આપું કે જેમ વૈષ્ણવોની અંદર એક પ્રશ્ન મોટે ભાગે પૂછાતો હોય, ચર્ચાતો હોય છે, સૂતક પિંડનો. બીજા કોઈ સિદ્ધાંતના પ્રશ્નો હોય કે નહીં, પણ આ સૂતક પિંડના પ્રશ્ન છે એ આપણા પિંડ નથી છોડતા. એટલે હવે જુઓ, શાસ્ત્ર છે આ બધા વિષયો તો આપણા લોકવ્યવહારના નથી, શાસ્ત્રીય વિષયો છે. શાસ્ત્રમાં કોઈક એક પારિભાષિક શબ્દોના અંદર આ વાતને સમજાવવામાં આવી છે કે જ્યાં જ્યાં સાપિંડ્ય હોય ત્યાં પૂરું સૂતક લાગે. સાપિંડ્યની વ્યાખ્યા આપવામાં આવી છે કે સાત પેઢી સુધી જેનો સંસર્ગ રહેતો હોય એવા પિતૃપક્ષના જે કોઈ પણ હોય એ બધા સપિંડ કહેવાય, અને એમના અંદર કોઈ પણ જન્મ મરણ થાય તો એ જે સપિંડ હોય બધાને એક સરખું સૂતક લાગે છે. ત્યાં કોઈ જગ્યાએ મારું કે તમારું નામ લખેલું નથી કે આ જાય તો કેટલું, કે આ પેદા થાય તો એના પરિવારજનને કેટલું, એવું ક્યાંય નથી લખેલું. પણ એક સામાન્ય સિદ્ધાંત સમીકરણ જેમ ત્યાં બતાવી દેવામાં આવ્યા છે, એના આધારે શાસ્ત્રકારો છે કે શાસ્ત્રના અભ્યાસુ છે એ નિર્ણય આપે છે. કોઈ અમારા બાપુજી પહોંચી ગયા તો અમને કેટલું સૂતક લાગે, કે મારી દીકરી છે પરણેલી છે તો એને, પિતા સદગત થઈ ગયા તો એને કેટલું લાગે. તો આ બધા વિષયમાં એક સિદ્ધાંતના આધારે બીજા સિદ્ધાંતો સમજાતા જાય છે. હવે શાસ્ત્ર તો દરેક વ્યક્તિ નથી ભણતું, પણ પરંપરામાં લોકોએ એમ જોયું છે કે ફલાણા ભાઈ પહોંચી ગયા ત્યારે મને આટલા દિવસનું સૂતક લાગે એમ મને કહ્યું હતું કોઈકે. હવે એ વ્યક્તિની સલાહ લેવા માટે કોઈ બીજો જાય કે અમારે ત્યાં આવું થયું છે તમને કેટલું લાગે સૂતક, ત્યારે શાસ્ત્ર તો બેમાંથી એકે નથી જોયું, પણ પહેલી વ્યક્તિ શું કહેશે કે અમારા કુટુંબમાં આવું બન્યું હતું ત્યારે અમને આવો નિર્ણય આપવામાં આવ્યો હતો. એટલે તમારા પણ આ જ રીતે સંબંધમાં આ રીતે કોઈ વ્યક્તિ ગઈ છે તો તમને આટલું સૂતક લાગવું જોઈએ. આ શું છે? આ તર્ક છે, આ તર્કનો ઉપયોગ થઈ રહ્યો છે. એમ શ્રુતિ કે શાસ્ત્રની અંદર પણ શાસ્ત્ર આધારિત તર્ક હોય છે. અને એ તર્ક શું? એ શ્રી મહાપ્રભુજી એનું એક દૃષ્ટાંત આપ્યું છે કે યદા યસ્યાનું ગૃહણાતિ ભગવાન આત્મભાવિતઃ સજહાતિ મતિમ લોકે વેદે છે પરિનિષ્ઠતામ. એમ જ્યારે શાસ્ત્ર કહે છે કે ભગવાન જ્યારે જેના ઉપર કૃપા કરે છે ત્યારે એ વ્યક્તિ એની લોક અને વેદમાં રહેલી પરિનિષ્ઠિત મતિનો ત્યાગ કરીને ભગવાનમાં પોતાની મતિ જોડી દે છે. આ વચનનો વિચાર કરો, મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સૂક્ષ્મતાથી વિચાર કરજો કે જ્યારે લોક અને વેદમાંથી નિષ્ઠા એકદમ દ્રઢ નિષ્ઠા છે, બદ્ધમૂલ છે, ગળાડૂબ છે લોક અને વેદમાં, પણ ભગવાનની કૃપા થતાં જ એના લોકવેદ છૂટી ગયા અને એ ભગવદ્ ભક્તિના અંદર લાગી ગયો, તો છોડીને જ્યારે અહીંયા આવવાની વાત કરવામાં આવી રહી છે એમાં બે સાથે ચાલી શકાય એવું નથી, લોકવેદ અને ભગવદ્ ભક્તિ. એકને છોડ્યા પછી અહીંયા તમે પરિપૂર્ણ રૂપથી એને અનુસરી શકો છો. તો એ વાત સિદ્ધ કરે છે કે ભક્તિ માર્ગ છે એ વેદ એટલે મર્યાદા માર્ગ અને લોક એટલે પ્રવાહ માર્ગથી અત્યંત ભિન્ન છે. આ વચન કોઈ પુષ્ટિ માર્ગની અલગ સાબિત કરવા માટે શાસ્ત્રમાં નથી વપરાયું, ન કોઈ મર્યાદા કે લોક છે પ્રવાહ માર્ગ છે એના સ્વરૂપની સમજ માટે વપરાયું છે. આ તો પ્રસંગ ઉપર ભક્તિ માર્ગના વર્ણનમાં આ વાત આવી ગઈ છે, પણ એનાથી સ્વતઃ આ સિદ્ધાંત ત્યાંથી નીકળી રહ્યો છે કે ભક્તિ માર્ગ અર્થાત પુષ્ટિ માર્ગ એ મર્યાદા અને પ્રવાહ માર્ગથી અત્યંત ભિન્ન માર્ગ છે. તો આ એક યુક્તિ છે. તે જ રીતે નાહમ વેદે ન તપસા, ત્યાં પણ ભગવાને મર્યાદા માર્ગીએ જેટલા પણ સિદ્ધિ પ્રાપ્ત કરવાના ઉપાયો છે એ ઉપાયો પ્રભુના પુરુષોત્તમ સ્વરૂપના દર્શન કરવામાં નિષ્ફળ છે, ટૂંકા પડે છે, અને કેવલ અનન્ય ભક્તિથી પુરુષોત્તમની પ્રાપ્તિ થઈ શકે છે એ સિદ્ધાંત ત્યાં સ્થાપિત કર્યો. એનાથી પણ એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે મર્યાદા માર્ગથી પણ પુષ્ટિ માર્ગ છે અત્યંત ભિન્ન છે. આ મહેનત એટલા માટે કરવી પડી રહી છે કે જેમ શરૂઆતમાં આપણે જોયું કે મર્યાદા અર્થાત દૈવી માર્ગ અને આસુરી એ તો ભગવાનના વચનથી જ સ્પષ્ટ બે અલગ પ્રણાલી છે એ વાત સમજાઈ ગઈ હતી ભગવદ્ ગીતાના 16મા અધ્યાયમાં દૈવાસુર સંપદ વિભાગમાં. એટલે પ્રભુના વચનથી આ વાત કહેવા પછી એમાં કોઈને શંકાનો અવકાશ ન રહેવો જોઈએ. પરંતુ પુષ્ટિ માર્ગને એક પૃથક માર્ગના રૂપમાં શાસ્ત્રમાં ક્યાંય કહેવામાં આવ્યું નથી. પુષ્ટિ માર્ગ જેવા કોઈ શબ્દનો પ્રયોગ શાસ્ત્રમાં ક્યાંય કરવામાં આવ્યો નથી. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા એ પરિશ્રમ કરી રહ્યા છે કે યદ્યપિ શાસ્ત્રમાં આ નામથી ઉલ્લેખ નથી, પરંતુ જે રીતે વર્ણન પ્રાપ્ત થઈ રહ્યું છે એનાથી પુષ્ટિ માર્ગને દૈવી માર્ગનો એક પેટા માર્ગ તરીકે કહેવામાં કોઈ જાતનો સંકોચ હોવો ન જોઈએ. એટલે દૈવી જે માર્ગ છે એના બે ભાગ શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. એક એ માર્ગ છે કે જેને આપણે મર્યાદા માર્ગ કહીએ છીએ, અને બીજો માર્ગ છે પુષ્ટિ ભક્તિ કે પુષ્ટિ પ્રપત્તિનો માર્ગ. તે પછી શ્રી મહાપ્રભુજી ફલભેદ સમજાવે છે. આ એક અંતિમ શાસ્ત્ર છે કે જેનાથી આ ત્રણેય માર્ગોની ભિન્નતા બહુ જ સુસ્પષ્ટ રૂપથી સમજી શકાય. માર્ગને આપણે એક ત્યારે માની શકીએ કે જ્યારે એ માર્ગનું ફલ સમાન હોય, અર્થાત પ્રવાહ મર્યાદા કે પુષ્ટિ એ ત્રણેય એક માર્ગ છે એવું કોઈ કહે ત્યારે પ્રવાહ માર્ગનું પણ ફલ એ જ હોય, મર્યાદા માર્ગનું પણ ફલ એ જ હોય જે પુષ્ટિ માર્ગનું ફલ છે. તે સ્થિતિમાં તો આપણે એને એક માર્ગ માની શકીએ, પરંતુ પ્રવાહી જીવને મર્યાદા અને પુષ્ટિનું ફલ નથી મળતું, મર્યાદા જીવને પ્રવાહી ફલ અને પુષ્ટિફલ પ્રાપ્ત નથી થતું, તે જ રીતે પુષ્ટિ જીવને મર્યાદા અને પ્રવાહ માર્ગનું ફલ પ્રાપ્ત નથી થતું, દરેક જીવને પોતપોતાના માર્ગનું જ ફલ પ્રાપ્ત થાય છે. આ એ વાતને સ્પષ્ટ કરે છે કે પુષ્ટિ માર્ગ मर्यादा मार्ग अने प्रवाह मार्ग आ त्रणे भिन्न भिन्न मार्ग छे। प्रभुए आवी सृष्टि शा माटे प्रकट करी, शा माटे भगवाने एक सरखा जीवो, एक सरखी साधना प्रणाली, एक सरखु फल छे ए प्रकट न कर्यु? आ प्रश्न आपणने चोक्कस थई शके, पण जेम आपणे आपणी रुचि आपणो व्यवहार, गई काले आपणे घणा बधा दृष्टांत जोया आपणा लौकिकमां पुष्टि प्रवाह मर्यादा केवी रीते छे, अने ए जे दृष्टांतो छे एमां आपणे जोई शकीए छीए के व्यवहारमां ज्यारे आपणे उतरी रह्या छीए ત્યારે સ્વતઃ આ ભેદો પ્રકટ થાય છે। પ્રભુ પણ જે બ્રહ્મ સ્વરૂપથી જ્યારે બિરાજી રહ્યા છે એટલે લીલાના કોઈ પણ વ્યવહારમાં પ્રભુ સંડોવાયા વિના પોતાના કેવલ આત્મ સ્વરૂપથી બિરાજી રહ્યા છે ત્યારે કોઈ પુષ્ટિ નથી, કંઈ મર્યાદા નથી, કોઈ પ્રવાહ નથી, કેવલ પ્રભુ સ્વયં છે। પરંતુ જે વખતે પ્રભુએ લીલા સૃષ્ટિને પ્રકટ કરવાનો સંકલ્પ કર્યો છે અને સૃષ્ટિમાં જીવાત્મા સ્વરૂપ ધારણ કરીને, જળ સ્વરૂપ ધારણ કરીને એની સાથે કોઈ જાતની ક્રીડા કરવાનો પ્રભુએ સંકલ્પ કર્યો છે, ત્યારે આ ભેદ પ્રભુએ પોતાની ઈચ્છાથી પ્રકટ કર્યા છે, કેમ કે એના વિના લીલા શક્ય નથી। લીલાને સિદ્ધ કરવા માટે, વિભિન્નતા કે વિચિત્રતાને સિદ્ધ કરવા માટે પ્રભુએ આ ભેદને પ્રકટ કર્યા છે। એમાં પ્રભુની પોતાની સ્વતંત્રતા છે, પ્રભુની એમાં સ્વચ્છંદતા છે, એમાં કોઈ પણ વ્યક્તિની વિનંતી કે કોઈ પણ વ્યક્તિની લાગવગ એને કોઈ સ્થાન નથી। એટલે જે જીવોને તમે જોતા હશો નિરોધ લક્ષણ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જે ભક્તો ભગવાનના સાધના અવસ્થામાં પણ જે કોઈ ભક્ત ભક્તિ માર્ગી છે એ પ્રભુના ગુણગાનને ગાતા જે જાતનો ભક્તિરસનો આનંદનો અનુભવ કરે છે એ આનંદનો અનુભવ મર્યાદા માર્ગી જ્ઞાન માર્ગી પોતાની સિદ્ધ અવસ્થામાં પણ પ્રભુના ચિંતનમાં કરી નથી શકતો। આટલો જ્ઞાન માર્ગમાં અને ભક્તિ માર્ગમાં ભેદ છે। અને ત્યાં શ્રી મહાપ્રભુજીની ઉપમા આપી છે કે એ જે જ્ઞાની છે એ જે ભગવત ચિંતન કરે છે એ ચિંતન કેવું છે કે ઘી વગરનો કોઈ શીરો ખાય તો એને શું આનંદ મળે કે ત્રાસ છૂટે જે થતું હોય તે, એવું જ્ઞાન માર્ગી છે એનું ભગવત ચિંતન એવું વૃક્ષ છે। અને ભક્તિ માર્ગી ચાહે સાધના અવસ્થામાં જ કેમ ન હોય પરંતુ એને ભગવત ચિંતન જ્યારે કરી રહ્યો છે, ભગવદ્ ગુણગાન કરે છે ત્યારે ઘીથી લસપસતો શીરો એટલે કોઈ પણ પ્રયાસ વગર, જીભ દાંતના સહાય વગર સીધો ચડચડાટ ઉતરી જાય પેટમાં, એવું એનું સ્નિગ્ધ ભોજન વૃક્ષવત છે। આ તફાવત છે એ જ્ઞાન માર્ગી અને ભક્તિ માર્ગી એ ભગવત ચિંતનની અંદર રહેલો છે। કેમ કે જ્ઞાન માર્ગી ચિંતનમાં એક રસ કોઈ પણ જાતના આકાર વગરનું, કોઈ પણ જાતના લીલા વગરનું, કોઈ પણ જાતના ગુણ વગરનું બ્રહ્મ છે। જેમ આંખ મીચીને અંધારાની અંદર તમે બેઠા હો, કંઈ ચિંતન કરતા હો અંધારાનું, તો અંધારામાં તમને શું ચિંતન કરી શકો? અંધારાનું ચિંતન કરો તમે, તો અંધકારનું ચિંતન જ્યારે તમે કરો તો તમને શું દેખાય? જો દેખાય તો એ ચિંતન તમારું ખંડિત થાય, જો કંઈ દેખાઈ ગયું તો તમારું ચિંતન છે, સાધના છે એ વિફલ ગઈ। એમ જ્ઞાન માર્ગીનું જે બ્રહ્મનું ચિંતન છે એ અંધારામાં બેસીને આંખ મીચીને અંધકારનું ચિંતન કરવા જેવી સ્થિતિ છે। એટલે શાસ્ત્ર જ્ઞાન માર્ગીની અનુભૂતિના માટે એમ કહે છે કે એ જલ નિમગ્નવત જલપાનની સ્થિતિ છે। માણસને તરસ લાગી હોય અને બહુ તરસ્યો થઈ છે, બહુ તરસ લાગી છે એમ કહેતો હોય ને ઉપાડીને પાણીની કુંડીમાં નાખી દે પી અને માથું અંદર ડૂબાડી દઈએ એટલે પીતો જા, ઉપર ના આવવા દો એને, એ શું જલનો સ્વાદ લે અને એને શું તરસ એની શાંત થાય। એમ જ્ઞાન માર્ગી છે જ્યારે બ્રહ્મજ્ઞાનની પૂર્ણ અવસ્થા ઉપર જઈને બ્રહ્મનો જે અનુભવ કરે છે, સાક્ષાત્કાર કરે છે, ત્યારે એ સાક્ષાત્કાર એવો છે કે એમાં એને કેવો સ્વાદ આવે છે એ પણ બોલવાના હોશકોશ કે એની અનુભૂતિ ત્યાં રહી નથી જતી. તો જ્ઞાન માર્ગની અંદર એવું છે, પણ એમની એ નિયતિ છે, એમની એ નિયતિ છે. એટલે જે મર્યાદા માર્ગી ભક્તો, વ્રજભક્તો જેવા સૌભાગ્યશાળી પુષ્ટિભક્તોને જુએ છે ત્યારે એ લોકોના મનમાં પણ એ વાત એમને ફીલ થાય છે કે જુઓ તો ખરા, આ લોકો કોઈ પણ જાતની એવી શાસ્ત્રીય કે વર્ણાશ્રમની યોગ્યતા નહીં હોવા છતાં પણ પરબ્રહ્મ એમની સાથે આ જાતની પીડા કરી રહ્યા છે અને એનાથી ઉત્તમ બીજું ફળ કોઈ નથી. પરંતુ એ લોકો પોતે એ વાતને જાણે છે કે અમે એ ફળને પ્રાપ્ત કરવાના અધિકારી નથી. બ્રહ્માજીનું વર્ણન આવે છે કે પ્રભુ જ્યારે ગોપ બાલકો સાથે ગોચારણમાં પધારતા, છાક આરોગતા, પછી બ્રહ્માજીને એમ થતું કે આ જો ગોપ બાલકો છે એ ઠાકોરજીનો અજરામણ લઈ રહ્યા છે અને આપણે તો એમનાથી વંચિત છીએ. એટલે બ્રહ્માજી એમ વિચારીને માછલું બનીને ત્યાં જાય છે કે પ્રભુ યમુનાજીની અંદર આજે પોતાના હાથ એઠા હાથ ધોશે અને એમાંથી કંઈક કણ આપણને મળી જશે. પરંતુ ઠાકોરજી તે દિવસે એમ વિચારે કે નહીં, આજે આપણે રજથી જ હાથ સાફ કરી લેવા છીએ, યમુનાજીમાં હાથ નથી ધોવાના, કેમ કે એ ફળ પ્રાપ્ત કરવાનો એમનો અધિકાર નથી. તો એવી સ્થિતિ છે એ મર્યાદા માર્ગીની અને પુષ્ટિભક્ત છે એની. તાત્પર્ય એ છે કે એ ફળ ભિન્ન છે અને એ ફળ ભિન્ન છે એ વાતને મર્યાદા ભક્ત પણ જાણે છે, સ્વીકારે છે. એટલે ઘણા બધા જ્ઞાન માર્ગના ઉપદેશક આચાર્યોએ પણ ભક્તિ માર્ગની પ્રશંસા કર્યા વગર રહી નથી શકતા, કેમ કે ભક્તિ માર્ગમાં ફલાનુભૂતિ છે એની તીવ્રતા, એનો ઉત્કર્ષ છે એ પાર વિનાનો છે. જ્ઞાન માર્ગની અંદર પરસેવો ઘણો પાડવા પછી પણ ફલ છે એ એની તુલનામાં બહુ અલ્પ માત્રામાં પ્રાપ્ત થાય છે. તો એ વાત અહીંયા સમજવી જોઈએ. ભગવાને પણ અર્જુનને એ જાતનો જ્યારે પ્રશ્ન કર્યો અર્જુને કે આપની અવ્યક્ત ઉપાસના અને આપના વ્યક્ત સ્વરૂપની ભક્તિ એ બેમાં આપ કોને શ્રેષ્ઠ ગણો છો, જ્યારે વિરાટ સ્વરૂપનું દર્શન કરાવી લીધું ભગવાને અને વિભૂતિ યોગનું પણ દર્શન કરાવ્યું. ઘણી બધી નાહમ વેદઈ ન તપસા ન દાને ન ચિજ્જે આમ ઉપદેશ પણ ભક્તિ માર્ગની ઉત્કર્ષનું વર્ણન કર્યું. ત્યારે ક્ષણમાં જ અર્જુનના મનમાં એવો પ્રશ્ન ઊભો થઈ ગયો કે આપના તો બંને સ્વરૂપો છે, એક તો વ્યાપક પણ છે અને એક આ સાકાર પણ છે જે મારા સન્મુખ બિરાજી રહ્યા છો. તો આપ જ એનો નિર્ણય આપો કે આપના અવ્યક્ત અક્ષર બ્રહ્મની ઉપાસના એટલે જ્ઞાન માર્ગ કે જ્ઞાન માર્ગી ઉપાસક છે એ અને જે ભક્તિ માર્ગી ઉપાસક છે એમાંથી આપ કોને શ્રેષ્ઠ ગણો છો. ત્યારે ભગવાને બહુ સ્પષ્ટ રૂપથી એ વાતની આજ્ઞા કરી કે એ અવ્યક્તનો ઉપાસક છે એ બહુ ક્લેશમય સાધના છે અને ક્લેશમય સાધના પછી પણ એને જે ફળ પ્રાપ્ત થાય છે એ જે મારા વિરાટ સ્વરૂપનું તે દર્શન કર્યું એ ફળ એને પ્રાપ્ત નથી થતું, એની અક્ષરગતિ થાય છે. તેથી જે અનન્ય ભાવથી મને ભજે છે, મારી ભક્તિ કરે છે, એ જ એને જ હું શ્રેષ્ઠતર માનું છું એમ ભગવાને ત્યાં ભક્તિ માર્ગનો ઉત્કર્ષ પણ બતાવ્યો છે. આ બધા કારણે શ્રી મહાપ્રભુજી અહીંયા એ વાત સમજાવી રહ્યા છે કે પ્રવાહ માર્ગથી તો ભક્તિ માર્ગ